રસૂલોમાંથી અમોએ કેટલાકોને કેટલાકો ઉપર બલંદી આપી, શ્રેષ્ઠતા આપી છે. તેઓમાંથી એવા પણ છે જેમની સાથે અલ્લાહે વાતચીત કરી છે, તથા તેઓમાંથીના કેટલાકોના દરજ્જા અને મર્તબા વધાર્યા છે. ને મરિયમના દીકરા ઈસાને અમોએ ખુલ્લા મોજીઝા આપ્યા, તથા રૂહુલ કુદ્દુસ યાની કે જિબ્રાઈલ થકી તેને તાકતવર બનાવ્યો. અને જો અલ્લાહને મંજૂર હતે તો તે પૈગંબરોના પછીના લોકો તેમની પાસે ખુલ્લી નિશાનીઓ આવી ચૂક્યા બાદ અંદરો અંદર લડી મળતે નહીં. પણ તેમણે મતભેદ કર્યો. પછી તેઓમાંથી કોઈ ઈમાન લાવ્યો અને તેઓમાંથી કોઈએ ઇનકાર કર્યો. અને જો અલ્લાહ ચાહતે તો તેઓ અંદરો અંદર લડતે નહીં. પણ અલ્લાહ જે ધારે છે તે કરે છે. ઈમાન લાવનારાઓ, અમોએ તમને જે કઈ આપ્યું છે તેમાંથી તે દિવસ આવી પહોંચે તે પહેલા અમારી રાહમાં કઈ ખર્ચ કરો, કે જે દિવસમાં ન તો લેવડ દેવડ હશે, ન દોસ્તી ને ન ભલામણ કે શફાત. ને ઇનકાર કરનારાઓ પોતે જ ઝુલમગાર છે. Thank you. અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદત ને લાયક નથી, પૂજ્ય નથી. તે હંમેશ જીવતો ને પોતાની તાકાત થી કાયમ રહેલો છે. ન તેને ઝોકું આવે છે, ન તેને ઊંઘ. જે કઈ આસમાનો માં અને જે કઈ જમીન માં છે તે બધું તેનું જ છે. કોણ એવો છે જે તેના હુકમ વગર તેની હુજુરમાં કોઈના માટે ભલામણ કે શફાઅત કરી શકે? તે લોકોના ભવિષ્યને ભૂતકાળની યાની કે આવા વાળા દિવસો અને ગુજરી ગયેલા દિવસોની હકીકત જાણે છે અને તેઓ તેના ઇલ્મમાંના તણખા બરાબર ઇલ્મની પણ હદ બાંધી શકતા નથી. સિવાય તેના કે જેટલું અલ્લાહ ચાહે. અલ્લાહની હુકુમત ને સલ્તનત આસમાનો અને જમીનમાં ફેલાયેલી છે ને એ બેની હિફાજત અને રક્ષણ તેને જરાય બોજારૂપ કે ભારરૂપ લાગતું નથી. ને તે ઊંચા મોભા ને બુઝુર્ગી વાળો છે. ધર્મમાં કોઈ જાતની જબરદસ્તી નથી. સાચે જ હિદાયત ગુમરાહી થી જુદી જાહેર થઈ ચુકી છે. યાની કે સાચો રસ્તો ખરાબ રસ્તા થી જુદો જાહેર થઈ ચુક્યો છે. પછી જે કોઈ જૂઠા ખુદાઓનો ઇનકાર કરે ને અલ્લાહ પર ઈમાન લાવે તો ચોક્કસ જ તેને અલ્લાહના મજબૂત હાથોને પકડી લીધા કે જે કદી ક્રૂટનાર નથી ને અલ્લાહ પૂરેપૂરો સાંભળનાર, સંપૂર્ણ સાંભળનાર ને જાણનાર છે. જે લોકો ઈમાન લાવ્યા અલ્લાહ તેમનો તરફદાર છે, મદદગાર છે. તે તેમને અંધકારમાંથી કાઢી પ્રકાશમાં લઈ આવે છે. યાની કે ગુમરાહીના અંધકારમાંથી કાઢી હિદાયતની રોશનીમાં લઈ આવે છે. ને જેઓએ ઇનકાર કર્યો યાની કે સાચા ધર્મનો ઇનકાર કર્યો તેમના તરફદાર શૈતાનો છે, જે તેમને ઈમાનના પ્રકાશમાંથી કાઢી અંધકારમાં લઈ જાય છે, નાસ્તિકપણાના અંધકારમાં લઈ જાય છે. આજ લોકો આજના રહેવાસી છે, જેમાં તેઓ હંમેશને માટે રહેનાર છે. હાલત ઉપર નજર નથી નાખી જેને ઇબ્રાહીમ સાથે તેના પાલનહાર બાબતે દુરાગ્રહ કર્યો, એટલે કે ખોટો આગ્રહ કર્યો, એટલા માટે કે તે નમરૂદને અલ્લાહે સલ્તનત હુકુમત આપી હતી. જ્યારે ઇબ્રાહીમે કહ્યું કે મારો પાલનહાર તે છે જે જીવાડે છે ને મારે છે, ત્યારે નમરૂદે કહ્યું કે હું પણ જીવાડું છું ને મારું છું. તો ઇબ્રાહીમે કહ્યું કે બેશક અલ્લાહ સૂરજને પૂરબ બાજુએથી ઉગાડે છે, ઈસ્ટમાંથી ઉગાડે છે, તો તું તેને પશ્ચિમ બાજુએથી ઉગાડ. આથી તે નાસ્તિક ગૂંચવડામાં પડ્યો ને અલ્લાહ ઝુલમગાર લોકોને રસ્તો દેખાડતો નથી. Thank you. અથવા એ રસૂલ તે ઓઝેદ નબીના જેવા શખ્સની હાલત પર નજર નાખી નથી જે એક વસ્તી પાસેથી પસાર થયો જે પોતાના છાપરા પર ઊંધી વળી ગઈ હતી તે જોઈને તે કહેવા લાગ્યો કે અલ્લાહ આ વસ્તીના નાશ અને નાબૂદને પામ્યા પછી તેને પાછી કેવી રીતે જીવતી કરશે આથી અલ્લાહે તેને 100 વર્ષ માટે મોત આપ્યું પછી તેને જીવતો કર્યો પછી પૂછ્યું કે તું આ હાલતમાં કેટલી મુદ્દત રહ્યો જવાબ આપ્યો કે એક દિવસ અથવા એક દિવસથી પણ ઓછું રોકાયો આવી હાલતમાં રહ્યો અલ્લાહે કહ્યું નહીં બલકે તું 100 વર્ષ રહ્યો વાત જોઈ હવે તારા ખોરાક ખાવાનું તથા પાણી તરફ નજર કર વર્ષો વીત્યા છતાં તેમની હાલત બદલાય નથી ને તારા ગધેડા તરફ જો અને અમે ઈચ્છીએ છીએ કે તને લોકો માટે એક નિશાની બનાવીએ ને તે ગધેડાના હાડકા તરફ જો કે અમે તેમને કેવી રીતે પાછા જોડી દઈએ છીએ પછી કેવી રીતે તેના ઉપર માંસ ચડાવીએ છીએ મતલબ કે જયારે તેની સામે આ વાત સાફ થઈ ગઈ ત્યારે તે કહેવા લાગ્યો કે હું જાણું છું કે સાચે જ અલ્લાહ દરેક વસ્તુ પર પૂરેપૂરો કાબુ રાખનાર છે સમયને યાદ કર જયારે ઇબ્રાહીમે અર્જ કરી કે એ મારા પાલનહાર તું મરેલાઓને મુવેલાઓને કેવી રીતે જીવતા કરે છે તે મને દેખાડ કહ્યું શું તું માનતો નથી અર્જ કરી હા હું માનું છું પણ એટલા માટે દેખાડી દે કે મારા મનનું સમાધાન થઈ જાય કહ્યું ત્યારે પંખીઓમાંથી 4 પંખીઓ લે પછી તેમને તારા ઉપર હેળવી લે પછી તેમના કટકે કટકા કરી જુદા જુદા પહાડ ઉપર તેમના માંથી એક એક કટકો મૂક પછી તેમને બોલાવ તેઓ તરત જ તારી પાસે દોડતા આવશે ને આ સમજી લે કે સાચે જ અલ્લાહ સમર્થ બધું કરી શકવાને તાકતવર ને હિકમત વાળો છે તે લોકોનો મિસાલ તે લોકોનો દાખલો કે જેઓ પોતાનો માલ અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે એ કણના દાખલા જેવો છે કે જેમાંથી સાત ડુંડા ઉગે છે કે જેના ડુંડા કણસલામાં 100 દાણા હોય છે અને અલ્લાહ જેના માટે ચાહે છે 2 ગણા 4 ગણા કરી દે છે ને અલ્લાહ સર્વવ્યાપી સર્વ જગ્યાએ ફેલાયેલ અને સર્વજ્ઞાની છે બધું જાણનાર છે પોતાનો માલ અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે પછી જે ખર્ચ્યું છે તેનો અહેસાન ને ઉપકાર ચડાવતા નથી તેમજ દાન કબૂલ કરનારને કાંઈ ઈજા પણ પહોંચાડતા નથી તેમના માટે તેમના પાલનહાર પાસે સુંદર બદલો છે અને તેમને ન તો કોઈ ડર રહેશે ને ન તો ઉદાસ ને ગંભીર થશે માયાળુ શબ્દો અને બક્ષિસ વાળો વર્તાવ એવા એક દાન કરતા બહેતર છે કે જે દાન ની પાછળ ઈજા હોય તકલીફ હોય અને અલ્લાહ ગની ને સહનશીલ છે બેપરવા ને સહનશીલ છે દાન ધર્મ ને એહસાન ને ઉપકાર ચડાવીને કે લેનાર ને ઈજા પહોંચાડીને તકલીફ દઈને નકામા કરો નહીં તેની જેમ કે જે પોતાની દોલત લોકોને દેખાડવા માટે દાનમાં ખર્ચે છે ને અલ્લાહ તથા કયામત પર ઈમાન રાખતા નથી જેથી તેનો દાખલો ને મિસાલ એક લીસા પથ્થરની શિલા જેવો છે કે જેના ઉપર માટી ચડી ગઈ હોય, પછી તેના ઉપર ધોધમાર વરસાદ થાય અને તેને સફાચટ કરી નાખે, સફાચટ કરીને છોડી જાય. એવી રીતે તેઓએ જે કઈ કમાવ્યું છે, જે આ માલ મોકલ્યા છે, તેના કોઈ પણ ભાગ ઉપર તેઓ હુકુમત કે સત્તા રાખતા નથી. ને અલ્લાહ નાસ્તિકોના ટોળાને સાચો રસ્તો દેખાડતો નથી. તે લોકોની મિસાલ કે જેઓ પોતાનો માલ અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે ને પોતાના દિલોને મજબૂત બનાવવા માટે ખર્ચ કરે છે, એક એવા હરિયા ભર્યા બગીચાના જેવો છે કે જે ઊંચાણમાં હોય અને તેના પર ધોધમાર વરસાદ વરસે, પછી તે બે ગણા ફળ ને ફ્રૂટ આપે, પછી જો તેના પર જોરથી વરસાદ ન થાય તો આછી ઝરમર વરસાદ બસ છે. ને જે તમે કરો છો તે અલ્લાહ જોવે છે. શું તમારામાંથી કોઈ પણ આ પસંદ કરશે કે તેના માટે ખજૂર તથા દ્રાક્ષ નો એક એક બગીચો હોય કે જેની નીચે નદીઓ વહેતી હોય, જેમાં તેના માટે દરેક રીતના ફળ ફળાદી હોય અને તેને ઘડ પણ આવી ગયું હોય અને તેની ઔલાદ કમજોર હોય, નબળી હોય, પછી એકાએક અચાનક તે બગીચામાં એક વાવાઝોડું આવે જેમાં આગ પણ હોય કે જેનાથી તે બગીચો બળીને ભસ્મીભૂત થઈ જાય, ખાક થઈ જાય. આવી રીતે અલ્લાહ પોતાની આયતો તમારા લાભ માટે સાફ કરીને બયાન કરે છે કે જેથી તમે મનન ચિંતન કરો, ગૌરવ ફિક્ર કરો. What? સન્માન લાવનારાઓ, તમોએ જે કાંઈ નેક કમાણી કરી છે તથા અમોએ તમારા માટે જમીનમાં જે કાંઈ પેદા કર્યું છે તેમાંથી અલ્લાહની રાહમાં ખર્ચ કરો, ને તેમાંથી એવી ખરાબ વસ્તુ કે જે તમારા ઉપયોગમાં આંખ મીચામણા કર્યા વગર તમે પોતે લ્યો નહીં, તેવી વસ્તુ દાનમાં આપવાનો વિચાર સરખોય કરશો નહીં. ને આ સમજી લો કે સાચે જ અલ્લાહ બેપરવા ને વખાણ ને લાયક તારીફ ને લાયક છે. શૈતાન તમને દાન આપવાથી ગરીબ થઈ જશો એમ બીવરાવે છે અને બેશરમીપણે કંજૂસાઈથી વર્તવાનો હુકમ કરે છે, ને અલ્લાહ પોતાના તરફથી બક્ષીશ, ક્ષમા ને ભરપૂર રોજીનો વાયદો કરે છે, ને અલ્લાહ સર્વ જગ્યાએ ફેલાયેલ સર્વવ્યાપી ને સર્વજ્ઞાની છે. તે જેને ચાહે છે હિકમત આપે છે, સદબુદ્ધિ આપે છે, અને જેને અલ્લાહના તરફથી હિકમત આપવામાં આવી તો સાચે જ તેને ખૂબીઓની મહાન દૌલત આપવામાં આવી, અને અક્કલ વાળાઓ સિવાય બીજા કોઈ સબક બોધ ને શિખામણ હાંસિલ કરતું નથી. ને તમોએ અલ્લાહની રાહમાં જે દાન આપ્યું અથવા જે કઈ પણ માનતા તેમોએ માની, તો બેશક અલ્લાહ તે જાણે છે, ને ઝાલિમોનો કોઈ મદદગાર નથી. જો તમે તમારા સત્કાર ખુલ્લી રીતે આપો તો તે સારું છે, અને જો તમે છુપું રાખીને મોહતાજોને આપો તો તે તમારા હકમાં બહેતર છે, અને તે છુપી રીતે આપવું તમારા કેટલાક ગુનાહોને ધોઈ નાખે છે, ને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે, જાણકાર છે. ليس عليك هداهم ولكن الله يهدي من يشاء. સાચા રસ્તે ચડાવવું તારા માથે નથી, પણ અલ્લાહ જેને ચાહે છે તેને સાચે રસ્તે પહોંચાડી દે છે. અને તમે જે કઈ દાનમાં વાપરો તે તમારા પોતાના જ લાભ માટે છે, અને તે દાન સિર્ફ અલ્લાહની ખુશી હાંસિલ કરવા સિવાય બીજા કોઈ મકસદથી કરો નહીં. ને તમારા માલમાંથી જે કઈ પણ તમે દાનમાં વાપરશો તેનો પૂરેપૂરો બદલો તમને આપવામાં આવશે, ને તમને જરા પણ અન્યાય કે બેઇન્સાફ કરવામાં આવશે નહીં. એવા મોહતાજોનો હક છે, એવા જરૂરતમંદોનો હક છે કે જેઓ અલ્લાહની રાહમાં ઘેરાઈ ગયા હોય અને કોઈ પણ રીતે જમીન પર રોજી મેળવવાને જઈ શકતા ન હોય. જાહેર માણસો તેમને તેમના સ્વમાનના કારણે સવાલ ન કરતા હોવાથી દોલતમંદ ધારે છે, દોલતમંદ માને છે, પણ તું તેમના મોઢા પરથી તેમને ઓળખી કાઢશે કે ખરેખર તેઓ મોહતાજ છે. તેઓ લોકો પાસે કરગરીને આજીજી કરીને સવાલ કરતા નથી, ને તમારા માલમાંથી જે કઈ ખર્ચ કરશો તે બેશક અલ્લાહ તેનાથી વાકેફ છે, જાણકાર છે. લોકો રાત દિવસ પોતાનો માલ છુપી રીતે ને ખુલ્લી રીતે અલ્લાહની રાહમાં વાપર્યા કરે છે તેનો બદલો તેમના પાલનહાર પાસે તેમને હાંસિલ થશે, અને તેમને કયામતમાં ન તો કઈ ડર રહેશે ને ન તો તેઓ ઉદાસ ને ગંભીર થશે. જે લોકો રીબા ખાય છે, વ્યાજ ખાય છે, તેઓ કબર માંથી નીકળી ઉભા થશે નહીં, પણ તેની જેમ કે જેને શૈતાને અડકીને જગ ભ્રમ કરી નાખ્યો હોય. આ સજા એ માટે કે તેઓ કહેતા હતા કે વેપારના મામલા પણ વ્યાજના જેવા જ છે. જો કે સાચી રીતે તો અલ્લાહે વેપારને હલાલ કર્યો છે અને વ્યાજને હરામ ગણાવ્યો છે. માટે જે શખ્સ પાસે તેના પાલનહાર તરફથી નસીહત આવી, સબક આવી અને તે વ્યાજ ખાતા અટકી ગયો, તો જે કાંઈ આ પહેલા થઈ ગયું છે તે માટે દરગુજર કરવામાં આવશે, જતું કરવામાં આવશે અને તેનો મામલો અલ્લાહને હસ્તક છે, અલ્લાહને હાથ છે. અને જેણે ફરીથી એવું જ કર્યું તો તેઓ જ આગના રહેવાસી છે, જેમાં તેઓ હંમેશ રહેનાર છે. અલ્લાહ રીબા વ્યાજને નાબૂદ કરી દે છે ને ખેરાતને, દાન ધર્મને વધારી દે છે. ને અલ્લાહ કોઈ પણ એહસાન ભૂલના ગુનેગારને દોસ્ત રાખતો નથી. બેશક જે લોકો ઈમાન લાવ્યા તથા સારા કામો કર્યા તથા નમાઝ પઢીને ઝકાત આપી, તેમના માટે તેનો બદલો તેમના પાલનહાર પાસે હશે અને તેમને ન તો કઈ બીક રહેશે ને ન તો તેઓ ઉદાસ ને ગંભીર થશે. ઈમાન લાવનારાઓ, જો તમે મોમિન હો તો મુત્તકી પરહેજગાર બનો, અલ્લાહથી બીને ચાલો અને રીબામાંથી બાકી રહેલું છોડી દો. પછી જો તમે તેમ ન કરો તો અલ્લાહ તથા તેના રસૂલ સાથે લડવા તૈયાર થઈ જાઓ, ને જો તમે તોબા કરી લો તો તમને તમારી મૂળ રકમ અસલ રકમ મળશે. ન તમે અન્યાય કરો, ન તમારા પર અન્યાય કરવામાં આવે. અને જો તે દેવાદાર તંદુરસ્ત હોય તો તેનો સારો સમય આવે ત્યાં સુધીની મોહલતને મોકો આપવો, ને જો તમે અસલ લેણું પણ દાન તરીકે જતું કરો તો તે તમારા માટે વધુ સારું છે, અગર તમે જાણતા હો તો. ને તે દિવસથી દીવો કે જે દિવસે અલ્લાહની હુજૂરમાં અલ્લાહની સમક્ષ તમે પાછા ફેરવવામાં આવશો, પછી દરેક જણને તેની કમાણીનો પૂરેપૂરો બદલો મળશે, ને તેમના ઉપર અન્યાય કરવામાં આવશે નહીં. Thank you. લાવનારાઓ જ્યારે તમે કોઈ નક્કી કરેલી મુદત માટે આપસમાં કરજની લેવડ દેવડ કરો તો તે લખી લ્યો ને એક લખનાર તમારી વચ્ચે ન્યાયસર લખે ઇન્સાફની રૂએ લખે ને લખનાર લખવા માટે ઇનકાર કરે નહીં બલકે જેવી રીતે અલ્લાહે તેને શીખવ્યું છે તેવી જ રીતે લખી નાખે ને જે કર્જ લેનાર હોય તે લખાવતો જાય અને તેને લાઝિમ છે કે અલ્લાહથી ડરીને લખાવે ને કર્જ આપનારનો કોઈ હક ઓછો કરે નહીં પછી જો તે કર્જ લેનાર કમ અક્કલ અથવા કમજોર હોય અને તે લખાવી શકતો ન હોય તો તેનો વાલી ન્યાયસર લખાવે ને તમારામાંથી બે મરદને સાક્ષી રાખો પછી જો બે મરદ હાજર ન હોય તો એક મરદ અને બે ઓરતો જે તમે સાક્ષી માટે પસંદ કરો તેને સાક્ષી બનાવો કે જેથી તે માથીની એક ભૂલી જાય તો બીજી તેને યાદ દેવડાવે ને જ્યારે તે સાક્ષીઓને હાકેમો સામે સાક્ષી માટે બોલાવવામાં આવે ત્યારે હાજર થવાનો ઇનકાર ન કરે અને તમે નાના કે મોટા મામલામાં પણ કર્જની મુદત સુધા લખવાને આળસ કરો નહીં આ અલ્લાહ પાસે વધુ ન્યાયસર છે અને સાબિતી માટેની વધારે તાકતવર સાબિતી છે ને આ વાતને વધુમાં વધુ પાસે છે કે તમને પાછળથી શંકા પેદા થાય નહીં સિવાય કે જ્યારે રોકડ રકમની લેવડ દેવડ હોય જે તમે અંદરો અંદર કરો તે કદાચ ને તમે લખો નહીં તો તે તમારા પર કાંઈ દોષ નથી અને જે વખતે તમે આપસમાં લેવડ દેવડ કરો ત્યારે પણ સાક્ષીઓ રાખો ને લખનાર તથા સાક્ષીને કાંઈ નુકસાન પહોંચાડવામાં આવે નહીં ને છતાંય જો તમે તેમ કરશો તો બેશક તમે નાફરમાની કરી કહેવાશે ને પરહેજગાર બનો તકવા અપનાવો અલ્લાહથી ડરો ને અલ્લાહ તમને પોતાનો હુકમ શીખવાડે છે ને અલ્લાહ દરેક વસ્તુને પૂરેપૂરી જાણ રાખે છે તમે મુસાફરીમાં હો અને કોઈ લખનાર ન મળે તો કર્જ લેનાર પાસે જે વસ્તુ હાજર હોય તે ગીરવી લેવામાં આવે તે રાખી લેવામાં આવે પણ જો તમારામાંથી એક પક્ષ બીજાને વિશ્વાસને લાયક વિશ્વાસપાત્ર સમજે તો જેને વિશ્વાસ લાયક સમજવામાં આવ્યો હોય તેને લાઝિમ છે કે આપનારની અમાનત પાછી દે અને અલ્લાહથી કે જે તેનો પાલનહાર છે ડરે અને તમે સાબિતીને સંતાડો નહીં અને જે તે સાબિતીને સંતાડશે તેનું દિલ બેશક ગુનેગાર છે ને તમે જે કાંઈ કરો છો તેનાથી અલ્લાહ જાણકાર છે you have જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે અલ્લાહનું જ છે, ને જે કાંઈ તમારા દિલોમાં છે, તમારી અંદર છે, તે તમે જાહેર કરો યા સંતાડો, છુપાવો, પણ અલ્લાહ તેનો હિસાબ તમારી પાસેથી લેશે. પછી જેને ચાહશે માફ કરી દેશે, ને જેને ચાહશે સજા કરશે. ને અલ્લાહ દરેક વસ્તુ ઉપર પૂરેપૂરો કાબુ રાખનાર છે. રસૂલ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તેના પર ઈમાન લાવ્યા છે જે તેના પર પાલનહાર તરફથી ઉતારવામાં આવ્યું છે, ને મોમિનો પણ. તેઓ બધા અલ્લાહ પર તથા તેના મલાઇકાઓ પર તથા તેની કિતાબો પર તથા તેના રસૂલો પર ઈમાન લાવ્યા છે, એમ કહીને કે અમે તેના રસૂલો માંથી કોઈની વચ્ચે કાંઈ ભેદભાવ રાખતા નથી. અને તેઓ વળી એમ પણ કહે છે કે અમોએ સાંભળ્યું તથા હુકમ માટે ચડાવ્યો. એ અમારા પાલનહાર, અમે તારી જ બક્ષીસ ચાહીએ છીએ, ક્ષમા ચાહીએ છીએ, ને અમારું તારી તરફ પાછું ફરવાનું છે. لا يكلف الله نفسا الا وسعها لها ما كسبت وعليها ما اكتسبت ربنا لا تؤاخذنا ان نسينا او اخطانا ربنا ولا تحمل علينا اصرا كما حملته على الذين من قبلنا ربنا ولا تحملنا ما لا طاقه لنا به واعف عنا واغفر لنا وارحمنا انت مولانا فانصرنا على القوم الكافرين. الله કોઈ નફ્સને, કોઈ વ્યક્તિને તેના ગજાથી વધારે, હેસિયતથી વધારે તકલીફ આપતો નથી. તેને જે સારી કમાઈ કરી, સારી અમાલ કર્યા, તેનો નફો તેના માટે છે, ને જે બુરી કમાઈ કરી તેનો ગેરલાભ પણ તેના જ માટે છે. એ અમારા પાલનહાર, જો અમે ભૂલી જઈએ અથવા કોઈ ચૂક કરી બેસીએ તો તે માટે અમને પકડજે નહીં, ને એ અમારા પાલનહાર અમારા પર એવો બોજો નાખજે નહીં જેવો કે અમારી પહેલા થઈ જનારાઓ પર નાખ્યો હતો, ને એ અમારા પાલનહાર અને અમારાથી એટલું ન ઉંચકાવ કે જે ઉંચકાવવાની અમારામાં તાકાત નથી, ને અમારાથી દરગુજર કર, જતું કર, અમને માફ કરી દે, ને અમારા પર દયા કર. તું જ અમારો માલિક છે, માટે નાસ્તિકોના મુકાબલામાં અમારી મદદ કર.